શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 72મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિવર્ય, પૂર્વોક્ત સાંખ્ય જ્ઞાનથી પોતાના ક્ષેત્રજ્ઞ એવા આત્માને કારણાદિ ત્રણ શરીરથી વિલક્ષણ જાણવો અને વૈરાજ પુરુષને પણ અવ્યાકૃત, સૂત્રાત્મા અને વિરાટ આ ત્રણથી વિલક્ષણ જાણવા, ત્યાર પછી પોતાના આત્માની અક્ષર બ્રહ્મની સાથે તાદાત્મ્ય ભાવે એકરૂપની ભાવના કરવી, આમ બ્રહ્મરૂપ થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી વાસુદેવનું ભજન કરવું. જ્યાં સુધી પોતાને શરીરનું ભાન હોય ત્યાં સુધી પોતાના અધિકાર અનુસાર વર્ણાશ્રમને ઉચિત ધર્મોનું પાલન કરતા કરતા શ્રી વાસુદેવ ભગવાનનું સદાય ભજન કરવું. આશ્રમ ધર્મો, વર્ણાશ્રમ ધર્મો અને વર્ણાશ્રમથી બહારના સંકર જાતિના ધર્મો, સ્ત્રીઓના ધર્મો અને બીજા સર્વે પ્રકારના ધર્મો ધર્મશાસ્ત્રોમાં કહેલા છે ત્યાં થકી જાણી લેવા. હે મુનિ, આવી રીતે જીવના સ્વરૂપનું લક્ષણ કહ્યું. હવે જીવના ઉપાસ્ય ભગવાન શ્રી વાસુદેવના સ્વરૂપનું લક્ષણ અમારો સિદ્ધાંત જણાવવા પૂર્વક વિવેચન કરીએ છીએ. સર્વાંતરયામી ને મહાસમર્થ એવા સાક્ષાત શ્રી વાસુદેવ નારાયણ ભગવાન મુમુક્ષુજનોને ઉપાસના કરવા યોગ્ય છે. એ સિવાય અન્ય કોઈ પણ દેવની ઉપાસના કરવી નહીં, આવો સકલ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તે શ્રી વાસુદેવ ભગવાન અક્ષર પુરુષાદિ સર્વદેવોના પણ દેવ છે. તે સુવર્ણની સમાન ચળકતા વર્ણવાળા છે તથા નવીન મેઘની સમાન શ્યામ સુંદર છે. સમગ્ર સૌંદર્યના એ નિધિ છે. એક એક અંગને વિશે કોટી કોટી ચંદ્રમાના પ્રકાશતુલ્ય ઉજ્જવલ કાંતિરૂપી માળાને ધારી રહેલા છે. વયથી સદાય કિશોર છે, અતિશય રમણીય છે, પીતાંબર ધારી છે, જેમના દિવ્ય શરીરમાંથી દશે દિશાઓમાં સુગંધ પસરી રહી છે. બંને હસ્તકમળથી પોતાના મુખ આગળ મોરલીને ધારણ કરી સુંદર નાદ કરી રહ્યા છે. ઝાંઝરથી બંને ચરણકમળ શોભી રહ્યા છે. મસ્તક ઉપર મુગટ, કેડમાં કટી મેખલા, હાથમાં કડા, બાહે બાજુબંધ અને કંઠમાં કૌસ્તુભમણી આદિક અનંત આભૂષણોથી અલંકૃત થઈ રહ્યા છે. ચંદ્રમાની સમાન આહ્લાદક મુખકમળ વિલસી રહ્યું છે. શ્રી વત્સના ચિહ્નથી અંકિત વિશાળ વક્ષસ્થળ શોભી રહ્યું છે. કમળના પત્ર સમાન સુંદર વિશાળ બંને નેત્રો શોભી રહ્યા છે. તેવી જ રીતે મહામૂલ્યવાળા વસ્ત્રો અને આભૂષણોથી તેમજ પુષ્પના હારોથી તથા કેસર ચંદનાદિક ઉપચારોથી રાધા અને રમાએ પૂજા કરેલા છે અને કરુણાભીની દૃષ્ટિથી પોતાના ભક્તજનોને નિહાળી રહ્યા છે. આવી શોભાવાળા અને મંદ મંદ મુખહાસ્યથી શોભતા શ્રી વાસુદેવ ભગવાનનું મુમુક્ષુજનોએ પોતાના હૃદય કમળમાં ચિંતવન કરવું. પુરાણ પ્રસિદ્ધ ભગવાનની પૂજામાં ઉપયોગી શોભાયમાન અનંત પ્રકારના માનસિક ઉપચારોથી પ્રથમ તે શ્રી વાસુદેવ નારાયણનું હૃદયમાં પૂજન કરવું. ભક્તજને હૃદયમાં ધ્યાનપૂર્વક માનસિક ઉપચારોથી પૂજા કરાયેલા શ્રી વાસુદેવ ભગવાનને પોતાની પૂજાની પ્રતિમામાં આહ્વાન કરીને પ્રસિદ્ધ યથાશક્તિ મળેલા ઉપચારોથી તેમનું પૂજન કરવું. પૂજાને અંતે પૂજા કરનારા ભક્તજને સ્વસ્થ મનથી હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો યથાશક્તિ જપ કરવો. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ નવ પ્રકારની ભક્તિથી જે ભક્તજન શ્રી વાસુદેવ ભગવાનનું આદરપૂર્વક સેવન કરે છે તે ભક્તજનને ભગવાનને વિશે ગાઢ સ્નેહ ઉત્પન્ન થાય છે. હે મુનિ, ત્યાર પછી અતિશય સ્નેહયુક્ત થયેલા એવા તે ભક્તજનના પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો શ્રી વાસુદેવ ભગવાનના સ્વરૂપને વિશે નિરોધ થાય છે. તેથી તે ભક્ત સર્વ પદાર્થોમાં શ્રી વાસુદેવ ભગવાનનું જ દર્શન કરે છે. પોતાના આત્માને અખંડ શુદ્ધ સ્વરૂપ અક્ષર બ્રહ્મરૂપ જુએ છે ને આવા પોતાના આત્મ સ્વરૂપમાં વિલસતા પ્રભુનું દર્શન કરે છે. જેવી રીતે પૃથ્વી આદિ ચાર તત્વોનો આધાર આકાશ છે, તેવી રીતે નિત્ય એવા જીવો વૈરાજાદિ ઈશ્વરો પ્રધાન પ્રકૃતિ પ્રધાન પુરુષો તથા મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષ આ સર્વેનો આધાર એક અક્ષર બ્રહ્મ છે. આવી રીતના સર્વાધાર એવા અક્ષર બ્રહ્મના પણ આધાર એવા દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. તે અક્ષર બ્રહ્મને વિશે સદાય વિરાજે છે. ભગવાનનો ભક્તજન પોતાના સ્વરૂપને જેવું છે તેવું જ્યોતિરૂપ અર્થાત તેજોમય જુએ છે. પોતે આ રીતે બ્રહ્મરૂપ થઈને અક્ષર બ્રહ્મમાં વિરાજમાન ભગવાન શ્રી વાસુદેવનું યથાર્થ દર્શન કરે છે અને સેવા પણ કરે છે. હે મુનિવર્ય, સાંખ્યશાસ્ત્રમાં વિચક્ષણ મુનિઓ આવા લક્ષણોવાળી ભક્તિને પરાભક્તિ કહે છે અને સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પણ ગીતામાં અર્જુનને પણ આ જ વાતની સ્પષ્ટતા કરતા કહે છે. બ્રહ્મભાવને પામેલો અને એથી જ પ્રસન્ન મનવાળો ભગવાનનો જ્ઞાની ભક્ત ક્યારેય શોક કરતો નથી અને મારી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતો નથી. સર્વભૂત પ્રાણી માત્રને વિશે સમતા ધરી રહેલો એ મારો ભક્ત મારી એકાંતિકી પરાભક્તિને પામે છે. હે મુનિ, આવી અનન્ય પરાભક્તિથી પુરુષને ગુણાતીત સ્થિતિ અને સર્વથા શાંતિ પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિમાન પુરુષે આ પરાભક્તિનો આશ્રય કરવો. સાંખ્યશાસ્ત્રનો આ ગૂઢાર્થ રહસ્ય ખોલીને સર્વેને બોધ થાય એ રીતે મેં તમને જણાવ્યો, પરંતુ આધુનિક અત્યારના સાંખ્યજ્ઞાનીઓ આ પ્રકારને જાણતા નથી, તેથી વિપરીત સાંખ્ય સિદ્ધાંતનું વર્ણન કરે છે. તેઓ જીવ અને પરબ્રહ્મના સ્વરૂપને અભેદપણે કહે છે. તેથી સ્વયં વાસુદેવ થઈને શિશ્ન અને ઉદરનું જ પોષણ કરવા માટે ઈચ્છા મુજબની ક્રિયા કરે છે. લોકોને મિથ્યા જ્ઞાનનો ઉપદેશ આપી છેતરનારા તે જ્ઞાની પુરુષો એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિના તાત્પર્યને નહીં સમજીને પોતાના માનેલા જીવ અને પરબ્રહ્મ એક છે એવા અર્થમાં પ્રમાણપણે લે છે. જન્મ મરણરૂપ સંસ્કૃતિથી મુક્ત થવા ઈચ્છતા પુરુષે એ મતનો ક્યારેય સ્વીકાર કરવો નહીં, પરંતુ મુમુક્ષુએ આ અમે કહેલા સિદ્ધાંતનું સેવન કરવું. આ ઉદ્ધવ સંપ્રદાયનો મત રામાનંદ સ્વામીએ સ્થાપન કરેલો છે. જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ એવા ભગવાનના સ્વરૂપમાં વાસ્તવિક ભેદ છે. તે ભેદ નિત્યો નિત્યાનામ ઇત્યાદિ શ્રુતિઓએ પ્રતિપાદન કરેલો છે એ પણ નક્કી વાત છે. તેવી રીતે બ્રહ્મ વિદાપ્નોતિ પરમ, બ્રહ્મભાવ પામેલો પુરુષ પરબ્રહ્મને પામે છે. આ શ્રુતિ પણ બ્રહ્મજ્ઞાનીઓને પણ ઉપાસના કરવા યોગ્ય પરબ્રહ્મ છે એમ સ્પષ્ટ કહે છે. વળી અન્ય શ્રુતિઓ કહે છે કે આત્મા પરમાત્માનું શરીર છે, છતાં આત્મા તે પરમાત્માને જાણી શકતો નથી. એ પરમાત્મા અંતર્યામી સ્વરૂપે આત્માની અંદર રહી તેનું નિયમન કરે છે. એ પરમાત્મા અમૃત સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ પણ પરમાત્માનું શરીર છે, છતાં એ અક્ષર બ્રહ્મ પરમાત્માને જાણી શકતા નથી. એ પરમાત્મા અંતર્યામી સ્વરૂપે એ અક્ષરની અંદર રહીને તેમનું નિયમન કરે છે. તે પરમાત્મા અમૃત સ્વરૂપ છે. આવી રીતના વાસ્તવિક ભેદના અર્થનો બોધ કરનારી શ્રુતિઓના સમુદાયે તો અક્ષર બ્રહ્મને પણ પરબ્રહ્મનું શરીર કહ્યું છે, પરંતુ તેમના અભેદપણાનું વર્ણન કર્યું નથી. તેથી આત્મા ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મમાં સ્વસ્વરૂપથી જે ભેદ કહેલો છે તે વાસ્તવિક છે એમ જાણવું. વળી હે મુનિ, શ્રીમદ ભાગવતમાં પણ અક્ષરનું સ્વરૂપ ભગવાન શ્રીહરિનું નિવાસસ્થાન છે એમ મૈત્રેય મહર્ષિએ વિદુરજીને સ્પષ્ટપણે કહેલું છે, વિકાર પામેલી 11 ઇન્દ્રિયોનો પંચમહાભૂતે સહિત તથા પંચતન્માત્રા, અહંકાર, મહતત્વ ને પ્રધાન પ્રકૃતિએ સહિત 50 કોટી યોજનના વિસ્તારવાળું અને ઉત્તરોત્તર 1-1 થી 10-10 ગણા આવરણવાળું આ બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની અંદર પ્રવેશે છે ત્યારે એક પરમાણુ જેવું જણાય છે. આવી રીતના અનંત કોટી બ્રહ્માંડો અક્ષર બ્રહ્મની અંદર પ્રવેશે છે ત્યારે એક પરમાણુ જેવા જણાય છે. આવી રીતના અનંત કોટી બ્રહ્માંડો અક્ષર બ્રહ્મની અંદર પરમાણુની જેમ આવજા કરે છે. આવા સર્વ કારણના પણ કારણ અક્ષર બ્રહ્મને સાક્ષાત દિવ્યાકૃતિવાળા મહાત્મા શ્રી વાસુદેવ ભગવાનનું સર્વોત્કૃષ્ટ પરમધામ કહ્યું છે. હે મુનિ, આવા મહામહિમાવાળા અક્ષર બ્રહ્મનું પણ પરબ્રહ્મની સાથે અભેદપણું સંભવી શકે નહીં તો મહાપુરુષાદી ઈશ્વરોની વાત શું કરવી અને સામાન્ય જીવોની તો વાત ક્યાં કરવી? આ પરસ્પરના વાસ્તવિક ભેદને કોઈ મિટાવી શકે તેમ નથી તો પછી વેદોમાં જે બ્રહ્મનું એકત્વ વર્ણન કર્યું છે તેનો શું અર્થ છે? એ તો નિર્વિકલ્પ સમાધિ દશાવાળા મહામુક્તોની ઉચ્ચ સ્થિતિની દશામાં ઉચ્ચારાયેલા વાક્યો છે, પરંતુ વાસ્તવિક ભેદ નથી. જેવી રીતે લોકાલોક પર્વત ઉપર વિરાજમાન મનુષ્યો ભૂમિના કેવળ એક ગોળાને નિહાળે છે, પરંતુ તેમાં રહેલા પહાડ વૃક્ષોને અલગપણે જોઈ શકતા નથી, તેવી રીતે નિર્વિકલ્પ સમાધિ દશાને પામેલા મહામુક્તો એક કેવળ બ્રહ્મ એવા વાસુદેવને જ નિહાળે છે, પરંતુ તેનાથી ઓરા અલગ સ્થિતિમાં રહેલા જીવ ઈશ્વરાદિકને નિહાળતા નથી, તેથી એક જ બ્રહ્મ છે એમ કહે છે. હે મુનિ, જે પુરુષો આવી નિર્વિકલ્પ સ્થિતિને પામ્યા ન હોય, માત્ર શાસ્ત્રોને ભણીને બ્રહ્મ જ એક પરમાર્થ સત્ય છે, બાકી અન્ય જીવાદિક અસત્ય છે એમ જાણીને શાસ્ત્ર નિષિદ્ધ ઈચ્છાનુસાર આચરણો કરે છે, તે પુરુષોનું અધઃપતન થાય છે, તેઓ મરીને નરકમાં પડે છે. માટે એટલું નક્કી રાખવું કે અનંતકોટી બ્રહ્માંડના નિયંતા પરમાત્મા અને જીવ ઈશ્વરાદિકના સ્વરૂપમાં અભેદપણું નથી, પરંતુ સર્વે વચ્ચે વાસ્તવિક અખંડ ભેદ છે. તેથી જીવાત્માઓને તથા ઈશ્વરોને પણ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરવા યોગ્ય એક જ શ્રી વાસુદેવ ભગવાન છે, બીજો કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. આ બાબતનો વિશેષ વિસ્તાર આ જ ચતુર્થ પ્રકરણના 21મા અધ્યાયમાં કરેલ છે, ત્યાંથી જાણવો. હે મુનિવર્ય, એટલા જ માટે આ લોકમાં મુમુક્ષુ ભક્તોએ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની શ્રી વાસુદેવ ભગવાનનું ભજન કરવું, તેનાથી જ પરમ સમાધિ દશા પ્રાપ્ત થાય છે અને અંતે ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં શ્રીહરિએ સબીજ સાંખ્ય સિદ્ધાંતનું નિરૂપણ કર્યું, એ નામે 72મો અધ્યાય પૂર્ણ થયો.